શ્રીમદ ભાગવત ત્રીજો સ્કંદ સાતમો અધ્યાય વિદુરજીના પ્રશ્નો. શ્રી સુખદેવજી કહે છે, મૈત્રેયજીનું બોલવું સાંભળીને વ્યાસસુત બુદ્ધિમાન વિદુરજીએ તેમને પોતાની વાણીથી પ્રસન્ન કરતા કહ્યું. વિદુરજીએ પૂછ્યું, બ્રહ્મન, ભગવાન તો શુદ્ધ બોધ સ્વરૂપ નિર્વિકાર અને નિર્ગુણ છે. તેમની સાથે લીલાપૂર્વક પણ ગુણ અને ક્રિયાનો સંબંધ કેવી રીતે હોઈ શકે? બાળકમાં તો કામના અને બીજાઓની સાથે રમવાની ઈચ્છા હોય છે, તેથી તે રમવા માટે ઉધમ કરે છે. પરંતુ ભગવાન તો સ્વયં નિત્ય તૃપ્ત પૂર્ણ કામ અને હંમેશ અસંગ છે. તેઓ ક્રીડા માટે પણ શા માટે સંકલ્પ કરે? ભગવાને પોતાની ગુણમય માયાથી સંસારની રચના કરી છે, તેથી તેઓ તેનું પાલન કરે છે અને તેઓ જ તેનો સંહાર કરે છે. જેમના જ્ઞાનનો દેશ કાળ અથવા અવસ્થાઈ આપોઆપ જ અથવા અન્ય કોઈ નિમિત્તથી પણ ક્યારેય લોપ થતો નથી, તેમની માયાની સાથે કેવી રીતે સંયોગ થઈ શકે? એકમાત્ર આ ભગવાન જ સમસ્ત ક્ષેત્રોમાં તેમના સાક્ષી રૂપે રહેલા છે. તો પછી એમને દુર્ભાગ્યની અથવા કોઈપણ પ્રકારના કર્મજન્ય ક્લેશની પ્રાપ્તિ કેમ થઈ શકે? દાખલા તરીકે રામ અવતારમાં વનવાસ વગેરેનું તથા સીતાના વિરહનું દુઃખ સહન કર્યું, આદિ ક્લેશ કેમ પ્રાપ્ત થયા? હે ભગવાન, આ અજ્ઞાન સંકટમાં પડીને મારું મન ઘણું જ ખિન્ન થઈ રહ્યું છે. તમે મારા મનના આ મોહ અજ્ઞાનને કૃપા કરીને દૂર કરો. શ્રી સુખદેવજી કહે છે, તત્વ જિજ્ઞાસુ વિદુરજીથી આવી પ્રેરણા પામીને અહંકાર રહિત શ્રી મૈત્રેયજીએ ભગવાનનું સ્મરણ કરતા કરતા સસ્મિત કહ્યું. શ્રી મૈત્રેયજીએ કહ્યું, આત્મા સર્વદા મુક્ત સ્વરૂપ છે, તે બધાનો ઈશ્વર છે. તેનું દીનતાને પ્રાપ્ત થવું, બંધનને સ્વીકારવું, જેમ કે સીતાના વિરહમાં શ્રીરામનું દુઃખી થવું, રણ છોડીને નાસી જવું વગેરે ભગવાનની માયા જ છે. આવી લીલા કરવી એ પણ ભક્તોને આનંદિત કરવા માટે જ હોય છે. જો કે ભગવાનની આ ભગવતતા વિરોધ ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે એમાં ભગવાનની લીલાનું રહસ્ય સમજાઈ જાય તો આનંદ થાય છે, કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે. જે રીતે સ્વપ્ન જોનારા મનુષ્યને પોતાનો શિરછેદ વગેરે પ્રવૃત્તિઓ થતી નહીં હોવા છતાં પણ સત્ય જેવી ભાષે છે, તે જ રીતે આ જીવને બંધન વગેરે નહીં હોવા છતાં પણ અજ્ઞાનને લીધે એવો ભાસ થાય છે. જે રીતે પાણીમાં થતી કંપ વગેરે ક્રિયા પાણીમાં દેખાતા ચંદ્ર પ્રતિબિંબમાં નહીં હોવા છતાં પણ ભાસે છે, તેવી જ રીતે દેહાભિમાની જીવમાં જ દેહના મિથ્યા ધર્મોની પ્રતીતિ થાય છે. દ્રષ્ટા આત્મામાં થતી નથી. નિષ્કામ ભાવે પોતાના સ્વધર્મનું પાલન કરવાથી, ભગવત કૃપાથી, ભગવાનની ભક્તિનો યોગ થવાથી આ માયા ચૂપચાપ ત્યાંથી ચાલી જાય છે. જે સમયે ઇન્દ્રિયો વિષયોથી બિલકુલ ઉપરામ પામે છે, અર્થાત વિષયો તરફ જતી નથી, ત્યારે દ્રષ્ટા સ્વરૂપ જે આત્મા છે તે જ પરમાત્મા અને તે જ હરિ છે. એમાં વૃત્તિઓ એકાગ્ર થઈ જાય છે, ત્યારે અવિદ્યા વગેરે પંચક્લેશ વિલીન થઈ જાય છે. જે પ્રમાણે ગાઢ નિંદ્રામાં ઇન્દ્રિયો રહેતી નથી, શ્રીકૃષ્ણના ગુણોનું વર્ણન અને શ્રવણ અશેષ સંપૂર્ણ દુઃખ રાશિને કલેશોને શાંત કરી દે છે. તો પછી જો આપણા હૃદયમાં તેમના ચરણ કમળોની રજના સેવનનો પ્રેમ જાગી જાય તો તો કહેવું જ શું. વિદુરજીએ કહ્યું, હે ભગવાન, આપના દ્વારા ભગવાનના લીલાચરિત્રો, તેમના ગુણો વગેરેનું વર્ણન આદિ શ્રવણ ભક્તિથી મારા મનનું અજ્ઞાન દૂર થઈ જાય છે. આપની વાણી દ્વારા વહેતા અસંખલિત જ્ઞાનરૂપી ખડકથી મારા સર્વ સંશયો પણ છેદાઈ જાય છે. પરંતુ ભગવાન સ્વતંત્ર છે અને તેમનો જ અંશ હોવા છતાં જીવ પરતંત્ર છે, તો આ પરસ્પર વિરોધી વાત સાંભળીને મારું મન ભ્રમિત થઈ રહ્યું છે. કૃપા કરી આપ મારા સંશયનું નિરાકરણ કરો. હે વિદ્વાન, આપે એ વાત ઘણી યોગ્ય જ કહી કે જીવને કલેશ વગેરેની જે પ્રતીતિ થઈ રહી છે તેનું કારણ ભગવાનની કેવળ માયા જ છે. તે કલેશ મિથ્યા અને નિર્મૂળ છે, અને નિર્મૂળ છે કારણ કે આ વિશ્વનું મૂળ કારણ માયા જ છે. તે સમય તે સિવાય અન્ય કશું કારણ નથી. આ સંસારમાં બે જ પ્રકારના લોકો સુખી છે, કાં તો જેઓ અત્યંત મૂઢ અજ્ઞાનગ્રસ્ત છે, અથવા તો જેઓ બુદ્ધિ વગેરેથી પર અતીત એ શ્રી ભગવાનને પામી ચૂક્યા છે. વચ્ચેની હરોળના સંશયગ્રસ્ત લોકો તો દુઃખ જ ભોગવતા રહે છે. હે ભગવાન, આપની કૃપાથી મને નિશ્ચય થઈ ગયો કે આ અનાત્મ પદાર્થો વાસ્તવમાં છે જ નહીં, કેવળ પ્રતીત જ થાય છે. હવે હું આપના ચરણોની સેવાના પ્રભાવથી તે પ્રતીતને પણ દૂર કરી દઈશ. આપના શ્રી ચરણોની સેવાથી નિત્ય સિદ્ધ ભગવાન શ્રી મધુસૂદનના ચરણ કમળોમાં ઉત્કટ પ્રેમ અને આનંદની વૃદ્ધિ થાય છે. ભગવાન પ્રત્યે પ્રેમ થવો એ જ સર્વ સંકટોનો નાશ કરનારો છે. મહાત્માઓ તો ભગવાનને પામવાનો સાક્ષાત માર્ગ જ હોય છે. તેમને ત્યાં હંમેશ દેવોના દેવ શ્રી હરિના ગુણોનું ગાન થતું રહે છે. અલ્પ પુણ્યના મનુષ્યને તેમની સેવાનો અવસર મળવો તે અત્યંત મુશ્કેલ છે. હે ભગવાન, તમે કહ્યું કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને ક્રમશઃ મહતત્વ વગેરે તત્વોને તેમના વિકારો રચીને પછી તેમના અંશોથી વિરાટ પુરુષને ઉત્પન્ન કર્યો, અને ત્યાર પછી તેઓ સ્વયં તેમાં પ્રવેશ્યા. તે વિરાટને હજારો પગ, જાંગો અને બાહુઓ છે. વેદ તેમને આદિપુરુષ કહે છે. તેમનામાં જ આ બધા લોક વિસ્તૃત રૂપે મોકળાશથી રહેલા છે. તેમનામાં ઇન્દ્રિયો, વિષયો અને ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ સહિત 10 પ્રકારના પ્રાણોનું તમે વર્ણન કર્યું છે, કે જે ઇન્દ્રિય બળ, મનોબળ અને શરીર બળ રૂપે એમ 3 પ્રકારે છે. અને તેમનાથી જ બ્રાહ્મણ વગેરે વર્ણો પણ ઉત્પન્ન થયેલા છે. હવે તમે તેમની બ્રહ્માજી વગેરે વિભૂતિઓનું વર્ણન મને સંભળાવો, કે જેમનાથી પુત્ર, પૌત્ર, કુટુંબીજનો અને જ્ઞાતિજનો સહિત અનેકવિધ પ્રજાઓ ઉત્પન્ન થઈ અને તેનાથી આ સઘળું બ્રહ્માંડ ભરાઈ ગયું. તે વિરાટ તો બ્રહ્મા વગેરે પ્રજાપતિઓના પણ પ્રભુ છે. તે વિરાટે ક્યાં ક્યાં પ્રજાપતિઓ ઉત્પન્ન કર્યા તથા સર્ગ, અનુસર્ગ અને મન્વંતરોના અધિપતિ મનુઓની પણ રચના ક્યાં ક્રમે કરી. હે મૈત્રેયજી, તે મનુઓના વંશનું અને વંશધર રાજાઓના ચરિત્રોનું, પૃથ્વીની ઉપરના અને નીચેના લોકોનું તથા ભૂલોકના વિસ્તાર અને સ્થિતિનું પણ વર્ણન કરો, તથા એ પણ બતાવો કે तिर्यक मनुष्य देवता सरीसृप सर्प वगैरह सरकी ने चालता पशु अने पक्षी तथा जरायुज स्वेदज अंडज अने उद्भिज ए चार प्रकारना प्राणियों कई रीते उत्पन्न थया। श्रीहरिए सर्जन करती वखते जगतनी उत्पत्ति स्थिति अने संहार माटे पोताना गुणावतार ब्रह्मा विष्णु अने महादेवना रूप में जे कल्याणकारी लीलाओ करी तेमनु पण वर्णन कर। वेश आचरण अने स्वभाव अनुसार वर्णाश्रमनु विभाजन ऋषिओना जन्मकर्म वगैरे वेदोनु विभाजन यज्ञोनो विस्तार योग मार्ग ज्ञान मार्ग अने तेना साधनभूत सांख्य मार्ग तथा भगवाने कहेला नारद पांच रात्र वगैरे तंत्र शास्त्रों विभिन्न पाखंड मार्गों प्रचार थी थनारी विषमता नीच वर्णना पुरुष थी उच्च वर्णनी स्त्री में जन्मनारा संतानों प्रकार तथा भिन्न भिन्न गुणों ने कर्मों ने कारण जीवनी जेवी अने जेटली गतिओ थाय छे आ बधा विषे अमने कही संभळावो। हे ब्रह्मन धर्म अर्थ काम अने मोक्षनी प्राप्तिना परस्पर विरोधी साधनों वाणिज्य दंडनीति अने श्राव शास्त्र श्रवणनी विधिओन श्राद्धनी विधिनु पितृगुणोनी सृष्टिनु तथा कालचक्रमा ग्रहो नक्षत्र अने तारागणनी स्थितिनु पण अलग अलग वर्णन करो। दान तप तथा इष्ट अने पूर्त कर्मनु शुं फळ छे। पूर्त कर्म कहता कूवो तळाव धर्मशाळा वगैरे सार्वजनिक स्थानों निर्माण कार्य प्रवास अने आपत्तिना समय मनुष्यनो शो धर्म बने छे। हे निष्पाप मैत्रेयजी धर्मना मूल कारण श्री जनार्दन भगवान क्या आचरण थी संतुष्ट थाय छे अने कोना पर कृपा करे छे ए पण वर्णव। हे द्विजोत्तम दिनवत्सल गुरुओ पोताना अनुयायी शिष्यों अने पुत्रों ने वगर पूछिए ज तेमना हितनी वात बतावता रहे छे। हे भगवान ते महतत्व वगैरेनो प्रलय केटला प्रकारनो छे तथा भगवान ज्यारे योग निंद्रा में शयन करे छे त्यारे तेमना माथी क्या क्या तत्वों तेमनी सेवा करे छे अने तेमना में कोण कोण लीन थई जाय छे। जीवनु तत्व परमेश्वरनु स्वरूप उपनिषद प्रतिपादित ज्ञान तथा गुरु शिष्यनु परस्परनु प्रयोजन ए शुं छे। पवित्र आत्मा विद्वानोए ते ज्ञाननी प्राप्तिना क्या क्या उपायों बताव्या छे। कारण के मनुष्यने ज्ञान भक्ति के वैराग्यनी प्राप्ति आपोआप तो थई नथी शकती। हे ब्रह्मन मोहमायाने कारणे मारी विचार दृष्टि नाश पामी छे। हूँ अग्न छू आप मारा परम सुहृद छो तेथी श्री हरिनी लीलानू ज्ञान पामवानी इच्छा थी मैं जे प्रश्नों कर्या छे तेना उत्तर मने आपो। हे पुण्यमय मैत्रेय जी भगवानना तत्वना उपदेश वडे जीवने जन्म मृत्युमांथी छोड़ावीने तेने अभय करी देवाथी जे पुण्य थाय छे तेनी तुलनामां समस्त वेदोना अध्ययन यज्ञ तप अने दान वगैरेथी थनारू पुण्य सोळमा भागनी बराबर पण थई शकतुं नथी। श्री सुखदेवजी कहे छे हे राजन कुरुश्रेष्ठ विदुरजीए जयरे मुनिवर मैत्रेयजी ने आ प्रमाणे पुराण विषयक प्रश्नों कर्या त्यारे भगवद विषयक चर्चा माटे प्रेरित करी देवाना कारणे तेओ घणा प्रसन्न थया अने स्मित मुद्रा में तेमने कहवा लागे। त्रीजो स्कंद अंतर्गत सातमो अध्याय समाप्त। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय।